તારણમ નરક તારણ નામધેયમ શ્યામમ સીતમ દ્વિભુજમેવ ચતુર્ભુજમ ચ ત્વં ભક્તિ ધર્મ તનયમ શરણમ પ્રપદ્યે. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. વિરાજો શુભ શાંત આરદયમાં કલ્યાણકારી હરિ છોજી અક્ષરધામનાયધિપતિ પ્રત્યક્ષ સર્વોપરિ સર્વે અક્ષરમુક્તને હૃદયમાં સ્નેહ કરીને સ્મરું જેથી હે કરુણાળો મોહ તણુ તો તે દુઃખ જાય પરુ. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત્ પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ન વાસુદેવાત્ પરમસ્તિ કિંચેત્ વાસુદેવાત્ પરમસ્તિ પાવનમ્. ન વાસુદેવાત્ પરમસ્તિ દૈવતમ્. ન વાસુદેવાત્ પરમસ્તિ મંગલમ્. અવતારિણે શ્રી સ્વામિનારાયણાય નમો નમઃ. શ્રી હરિ કૃષ્ણાય નમો નમઃ. શ્રી સહજાનંદાય નીલકંઠાય પૂર્ણ પુરુષોત્તમાય નમો. બોલો સહજાનંદ સ્વામી મહારાજની જય. હરિ કૃષ્ણ મહારાજની જય. સ્વામિનારાયણ ભગવાનની જય. આપણા સૌના પાલક પોષક પ્રેરક એવા ભગવાન શ્રી સ્વામિનારાયણ, જેમનું જીવન ધર્મ જ્ઞાન અને વૈરાગ્ય અને ભગવાનની ભક્તિથી ભરપૂર હતું, એવા અક્ષરધામમાં વિરાજિત પૂજ્ય ગુરુદેવ શાસ્ત્રીજી મહારાજ અંધકારથી ઉજાસ તરફની યાત્રાના આપણી પ્રત્યેક પળના પથદર્શક પૂજ્ય ગુરુ મહારાજ શાસ્ત્રીજી મહારાજના દર્શન સેવા અને એમના સમાગમનો જે સંતોને લાભ મળ્યો છે એવા પૂજ્ય લક્ષ્મીનારાયણ દાસજી સ્વામી, પૂજ્ય નારાયણ પ્રસાદ દાસજી સ્વામી, પૂજ્ય સંત વલ્લભદાસજી સ્વામી, ઉપરાંત અત્રે મંચસ્થ વિરાજિત સર્વે બ્રહ્મનિષ્ઠ વંદનીય પૂજનીય સંતો પાર્ષદો, ભગવદ્ ગુણાનુરાગી તમામ ભાવિક ભક્તજનો, યજમાન પરિવાર, બધાને ભાવથી જય સ્વામિનારાયણ. અમદાવાદમાં નર નારાયણ દેવના મંદિરને વિશે, રૂપ ચોકીને વિશે મહારાજ વિરાજમાન હતા. આપણે જેમ વાસુદેવ મહાત્મ્યની કથાનું શ્રવણ કરીએ છીએ, એવી જ રીતે મહારાજે એક મહિના સુધી ત્યાં વાસુદેવ મહાત્મ્ય ગ્રંથની કથાનું શ્રવણ કર્યું. કથાની પૂર્ણાહુતિ થઈ મહારાજે ખૂબ જ વખાણ કર્યા ગ્રંથના, કે સર્વથા અસ્મત મૂલસ્ય ઇદમ મૂલમ, કે અમારા સંપ્રદાયનું સર્વ પ્રકારે જો કોઈ મૂળ હોય તો એ કોણ છે? આ વાસુદેવ મહાત્મ્ય છે. માટે હે સંતો, હે ભક્તો, તમે આ ગ્રંથને સાંભળજો અને ભણજો. ભણવાનું તો હવે બધાનો ટાઈમ પૂરો થઈ ગયો છે, શ્રવણ કરવાની વાત છે, અને એ આપણે કરીએ છીએ ત્યારે મહારાજ આપણી ઉપર ખૂબ રાજી થતા હશે, કારણ કે આપણે મહારાજની આજ્ઞાનું યથાર્થ પાલન કરીએ છીએ. હવે મહારાજ આપણે કથા શ્રવણ કરતા હોઈને જો રાજી થતા હોય તો કથાનું શ્રવણ કર્યા બાદ એક જેમ દસ જેમ સો, એક કલાક કથાનું શ્રવણ કરીએ પછી દસ કલાક એનું મનન થાય, સો કલાક એનો નિધિ ધ્યાસ થાય, અને પછી વાસુદેવ મહાત્મ્ય ગ્રંથ અને આપણું જીવન એ અલગ ન રહે, બે એક થઈ જાય, તો મહારાજ કેટલા રાજી થાય? ખૂબ જ રાજી થાય. ગઈકાલે આપણે કથાનું શ્રવણ કરતા હતા, 14મો શ્લોક આપણે પહોંચ્યા છીએ. એ 14મો શ્લોક આજે પણ આપણે રિપીટ કરીશું, કારણ કે આગળ જે આપણે સમજવાના છીએ એ શ્લોક અને આ શ્લોક બંને વચ્ચે પૂર્વાપર સંબંધ છે. અપિ સ્વનુષ્ઠિતમ તચ્ચેત કૃષ્ણ સંબંધવર્જિતમ તદાક્ષયિષ્ણુવલ્પફલમ નેયમ તચ્ચ ગુણાત્મકમ. મનુષ્ય પોતાના જીવનની અંદર શું કરે છે? કોઈ આપને પ્રશ્ન પૂછે કે દુનિયાના તમામ વ્યક્તિઓ પોતાના જીવનની અંદર શું કરે છે, શું જવાબ છે? એ તો છે જ, સુખની શોધે છે, હજી વિષય ભોગ, બધી વાત સાચી છે. થોડા શબ્દોમાં જવાબ આપવો હોય તો એવું કહી શકીએ, મનુષ્ય માત્ર જીવનભર કર્મ કરે છે. ઉદર પોષણ કહીએ તો એ પણ કર્મ છે, દુઃખને પ્રાપ્ત કરવા માટે, સુખને પ્રાપ્ત કરવા માટે દુઃખી થવાનો પ્રયત્ન જે કર્મ કરે છે, બધું જ કર્મ છે. ભગવદ્ ગીતાની અંદર શ્રી કૃષ્ણ ભગવાને કહ્યું, નહિ કશ્ચિત ક્ષણમ અપિ જાતુ તિષ્ઠતિ કર્મકૃત અકર્મકૃત. દુનિયાની અંદર કોઈ પણ વ્યક્તિ એક ક્ષણ પણ કર્મ કર્યા વગરનો રહી શકતો નથી. સવારથી માંડીને સાંજ સુધી હાલવું, ખાવું, પીવું, ઉઠવું, બેસવું, પૈસા કમાવવા, કથા શ્રવણ કરવી, દંડવત કરવા, ભગવાનના દર્શન કરવા, બધા જ કર્મ છે. એ કર્મના પણ બે પ્રકાર છે, શુભ કર્મ અને અશુભ કર્મ. અહીંયા કહ્યું સુખાપ્તયે નૃભિ યદ્યત કર્મ ક્રિયતે શુભમ કર્મ ક્રિયતે. શુભમ શબ્દ વાપરો અને બીજો શબ્દ વાપરો નૃભિ. માનવના પણ પાંચ પ્રકાર છે. પૂજ્ય ધર્મવલ્લભ સ્વામી સરસ વાત કરે, પાંચ પ્રકારના માણસ છે. પશુ માનવ, જેને વોટ ઇઝ ધ લાઈફ ઓફ પર્પઝ એ ખબર જ નથી, જીવનનો ઉદ્દેશ્ય શું છે એ જેને ખબર જ નથી, પશુ માનવ છે. માનવના દેહમાં પણ પશુની જેમ જીવન જીવે છે. બીજો છે માનવ, જેની અંદર માનવતાના ધર્મો છે, જે પશુની જેવું જીવન જીવતો નથી. એને સત અસતનો થોડો વિવેક છે કે મારે આ કરાય અને આ ન કરાય. હું માણસ છું તો માણસ તરીકે મારેની આ ફરજ છે. સમાજની અંદર હું જીવું છું તો સામાજિક નાગરિક તરીકે મારી આ ફરજ છે એને ખ્યાલ છે. એટલે બીજો માનવ. ત્રીજો મહામાનવ, નરેન્દ્ર મોદી કહી શકી મહામાનવ. ચોથા છે અતિ માનવ. માણસના લક્ષણ તો એની અંદર હોય પણ એ ઇન્દ્રિય તીત અવસ્થામાં વર્તતા હોય. સત્વ રજ અને તમો ગુણના ભાવ એના શરીરમાં તો હોય. માનવ દેહ છે એટલે કોઈ પણ વ્યક્તિ એવો ન હોય કે એનામાં ત્રણ ગુણ ન વર્તતા હોય, પણ એ માયાના ત્રણ ગુણ એને બાદ ન કરી શકે. પૂજ્ય ભક્તિવલ્લભ સ્વામી અમે નવસારી ભણતા ત્યારે સરસ અર્થ કરતા કે ગુણાતીત અવસ્થા એટલે શું, આ અતિ માનવ એ ગુણાતીત થઈને જે વર્તે છે એની વાત છે. ગુણાતીત પુરુષ એટલે શું? સ્વામી કહે કે સત્વ રજ અને તમ એ તો માનવ દેહ છે એટલે બધાની અંદર હોય, કોઈની અંદર ન હોય એવું ન હોય. સંત હોય તો ભલે અને ગૃહસ્થ હોય તો પણ બધાની અંદર હોય, પણ ગુણાતીત થઈને વર્તવું એનો અર્થ એવો છે કે સત્વ ગુણ વર્તતો હોય તો એ વખતે મહારાજની મૂર્તિમાં મન સહેજે આપણે જોડવું હોય તો જોડાઈ જાય, પણ જોડવું હોય તો સત્વગુણ વર્તતો હોય, નિયમ ચેષ્ટા ચાલતી હોય ને સત્વગુણ વર્તતો હોય ને તો સારા સારા વિચારો આવે. એ સત્વગુણનો ઉપયોગ જે ભગવાનની મૂર્તિમાં જોડવા માટે કરી શકે, એ વખતે જે સારા વિચારો આવે છે એ સારા વિચારોને પણ દબાવી મહારાજની મૂર્તિમાં જે મન જોડી શકે એને એવું કહેવાય કે સત્વગુણથી પર વૈરતા. રજોગુણ વર્તતો હોય તો એ રજોગુણને પણ ભગવાનમાં જોડી દે. તમોગુણ વર્તતો હોય તો એ તમોગુણથી પર રજોગુણમાં આવે, રજોગુણથી સત્વમાં અને સત્વથી પર એ તમામ ગુણને જે ભગવાનમાં જોડી શકે છે એ ગુણાતીત છે, અતિ માનવ. પૂજ્ય ગુરુ મહારાજનું જીવન જોઈએ તો એવું. અત્યારે પણ હાલમાં સંતો છે, દર્શન આપે છે, કેટલા એવા ભક્તો આ સભામાં પણ બેઠા છે જે ગુણાતીત અવસ્થાને પ્રાપ્ત કરી ગયા છે. ગુણ તો છે જ, પણ એ ગુણો પાસેથી કઈ રીતે કામ લેવું ને એ એને આંબળી ગયું છે. એટલે અતિ માનવ અને છેલ્લા માનવ એ દિવ્ય માનવ છે. ગુણાતીત અવસ્થાથી પર થઈ એ દેહને જ્યારે મૂકે ત્યારે મહારાજના ધામમાં મહારાજની સાથે મહારાજની સેવામાં રહે એ દિવ્ય માનવ છે. એક દિવસ એ પણ માનવ હતા, ધીરે ધીરે મહામાનવ, મહામાનવમાંથી અતિ માનવ અને અતિ માનવ પછી દિવ્ય માનવ. અહીંયા કહ્યું નૃભિ એટલે કે પશુવત જે જીવન જીવે છે એની તો વાત જ નથી, કારણ કે એને તો શુભ કર્મ અશુભ કર્મ બધું મૂઢપણે કરે છે. સારું કર્મ કરતા હોય તો એને એમ ન હોય કે ભાઈ આનાથી આપણને કંઈક ભગવાનનો સંબંધ વધે, નરસું કર્મ કરતા હોય તો એને એનો અફસોસ પણ હોય નહીં, પશુવત જીવન છે. એટલે અહીંયા પહેલેથી જ શબ્દ વાપર્યો કે નૃભિ, કે જે માણસ કંઈક સમજી શકે છે શુભ શું છે અશુભ શું છે, એનો વિવેક જેને છે એ માણસ શું કરે છે, સુખ આપતયે, સુખની પ્રાપ્તિ કરવા માટે શુભ કર્મ કરે છે. આના ઉપરથી એક વાત તો એ નિશ્ચિત થાય કે ભલે માણસને ખ્યાલ છે કે સુખની પ્રાપ્તિ કરવી હોય, ભલે એનાની અંદર માણસના ધર્મો છે, માણસ છે એટલે કે જે પશુવત જીવન નથી જીવતો એનાથી એક સ્ટેપ આગળ છે, એને પણ જો સુખની પ્રાપ્તિ કરવી હોય ને તો શુભ કર્મ જ કરવા પડે. એ જો અશુભ કર્મ કરે તો દુઃખની પ્રાપ્તિ થાય. આપણે બાવળ વાવીએ અને આશા રાખીએ કેરીની, કોઈ દિવસ શક્ય બને? કોઈ દિવસ શક્ય ન બને. એટલે સુખની પ્રાપ્તિ કરવા માટે પણ મનુષ્યએ શુભ કર્મ કરવા પડે છે. એ શુભ કર્મ એ કઈ કઈ રીતે થાય એ અહીંયા દર્શાવ્યું છે. તો કે કૃષ્ણ સંબંધ વર્જિતમ, ભલે એ શુભ કર્મ કરે છે પણ એવું તો હોય જ નહીં કે દર વખતે ભગવાનનો સંબંધ હોય, ભગવાનના સંબંધથી રહિત હોય તો એ ફળ કેવું આપે? તો ક્ષયિષ્ણુ, ભગવાનના સંબંધથી રહિત એવું કરેલું શુભ કર્મ એ પણ નાશવંત ફળને આપે છે. બીજું કહ્યું કે અલ્પ ફલમ, સાવ અલ્પ ફળ. અને ત્રીજું કહ્યું કે ગુણાત્મકમ, ત્રણ ગુણ સત્વ રજ અને તમ. ગુણ એટલે થાય દોરી, જેના દ્વારા આપણે કંઈક વસ્તુને બાંધી શકીએ. સત્વ રજ અને તમ આ ત્રણ ગુણના ભાવથી જે કર્મ થાય છે એ કર્મ માણસને બાંધે છે. ગુણાત્મકમ કહ્યું એટલે કે માણસ જે શુભ કર્મ કરે છે એ શુભ કર્મ એને બંધન કરે છે, અને એ બેડી જેવી તેવી નથી હો. અશુભ કર્મ તો લોખંડની બેડી છે ને શુભ કર્મ એ તો સોનાની બેડી છે. એનાથી પણ એક દિવસ આપણે ઉપર ઉઠતા શીખવું પડશે, કારણ કે એ પુણ્ય કર્મ એ બંધનને કરનારું છે. પુણ્ય જેટલા કરીએ તો કેની પ્રાપ્તિ થાય? સ્વર્ગની પ્રાપ્તિ થાય. ત્રીજું કહ્યું કે ત્રીજું ગુણાત્મકમ કહેતા કે એ બંધનને કરનારું છે. પછી કહ્યું કે ફળ વૈગુણ્ય કૃત, એ કર્મ છે એમાં ફળની વિગુણતા આવડે, વિગુણતા આવે છે. મહારાજ માટે આપણે બનાવી હોય સુખડી પણ થઈ જાય દુખડી. ધંધો કરવા ગયા હોઈએ, કરવો હોય તો નફો જ, પણ થઈ આવી જાય ખોટ. ઈચ્છા તો શુભ કર્મ કરવાની જ છે. એટલે અશુભ દેશાદિ યોગત ફળ વૈગુણ્ય કૃત, અશુભ દેશ કાળ એવા આવી જાય કે ફળની વિગુણતા આવે, ફળ જોઈતું હોય બીજું અને મળી જાય બીજું. બહુ વિઘ્નમ, એક શુભ કર્મની અંદર પણ અનેક પ્રકારના વિઘ્નો છે, અને એટલા માટે જ નૈવ વાંછિત સિદ્ધિદમ, મનુષ્યને એ કર્મ કરવાથી જે ફળની ઈચ્છા છે ને એ ફળ પછી એને મળતું નથી. હવે ખૂબ સરસ વાત આવે છે. કર્મે તદેવ શ્રી કૃષ્ણ પ્રીણનાય ક્રિયતે ચેત તત્સંબંધેન તર્યેત ભવેત સર્વમ હિ નિર્ગુણમ. જે કર્મ બંધનને કરનારું હતું જે કર્મની અંદર અનેક પ્રકારના વિઘ્નો હતા, જે કર્મ સ્વર્ગની પ્રાપ્તિ જ કરાવનારું હતું, તદેવ કર્મ, એ જ કર્મ શ્રી કૃષ્ણ પ્રીણનાય ક્રિયતે ચેત. ચેત એટલે જો એ જ કર્મ ભગવાનને રાજી કરવા માટે કરવામાં આવે તો તત્ સંબંધેન, ભગવાનના સંબંધથી ભવેત સર્વમ હિ નિર્ગુણમ, એ કર્મ નિર્ગુણ થઈ જાય છે. એને માયાના ત્રણ ગુણ સત્વ, રજ અને તમ એનો સ્પર્શ નથી થઈ શકતો. બીજો ફાયદો, પહેલો શું, કર્મ નિર્ગુણ થઈ જાય છે ભગવાનના સંબંધથી. બીજો ફાયદો, સ્વવાંછિતાત અપી અધિકમ ફલમ દદાતી. પોતે ઈચ્છા કરી હોય કે હું આટલું ભજન કરું તો મને આટલા ફળની પ્રાપ્તિ થાય, હું હરિજયંતીએ મહારાજનો અભિષેક કરું તો મને સારા દીકરાની પ્રાપ્તિ થાય. પોતે જે ઈચ્છા કરી હોય, સ્વવાંછિતાત અપી અધિકમ ફલમ દદાતી, અધિક ફળને ભગવાન આપે છે. અને એમાં પણ મજાની વાત એ છે કે અક્ષયમ ફલમ દદાતી, ક્યારેય પણ નાશ ન પામે એવું ભગવાન ફળ આપે છે. કોઈ નોકરને આપણે નોકરીમાં રાખ્યો હોય, વાત કરી હોય કે સાંજ પડે ને હું તને 200 રૂપિયા આપીશ, આખો દિવસ એ કામ કરે, રાત્રિનો સમય થાય, આપણી પાસે પૈસા લેવા માટે આવે, એ વખતે 200 રૂપિયાની જગ્યાએ 2000 આપી દઈએ તો ઝાયલો જલાય નહીં. હો માલિક બહુ સારા, કોઈ દિવસ આપણને મૂકીને જાય, ભગવાન કઈક આવું જ વિચારે છે. ભગવાનના ભક્તે ક્યારે પણ ધાર્યું ન હોય, ક્યારે પણ વિચાર્યું ન હોય, થોડીક ભક્તિ કરે તો ભગવાન એટલું ફળ આપી દે છે. અધિકમ અક્ષયમ ફલમ દદાતી. અસત દેશાદિ સંબંધાત વૈગુણ્યમ ભવેત ન ચ. ભગવાનના સંબંધે સહિત જે કર્મ થાય છે એને અસત દેશ કળાદિ ક્યારેય પણ નડી શકતા નથી, એનું ફળ ક્યારેય ન વૈગુણ્યમ ભવેત, એનું ફળ ક્યારેય વિગુણતાને પામતું નથી. આ બધા ફાયદા છે ઓ ભગવાનના સંબંધથી જે કર્મ થાય છે ને એના. વિઘ્નસ્તુ કોપિ બ્રહ્મર્ષે પ્રતાપાચક્રપાણિનાં તસ્મિન્ન પ્રભવેત્વાપિ તત્સ્યાદીપ્સિતસિદ્ધિદમ્. કાર્તિક સ્વામી સાવરણી ઋષિને કહે છે, હે સાવરણી ઋષિ, ભગવાનના સંબંધથી જે કર્મ થાય છે એ ચક્ર પાણી એવા ભગવાનના પ્રતાપથી, એમાં કોઈ વિઘ્ન નડતું નથી. તસ્મિન ન પ્રભવેત ક્વાપી, ક્વાપી એટલે ક્યારેય પણ એમાં વિઘ્ન નડી જ શકતું નથી. અને તેટલા માટે જ એ ઈપ્સિત સિદ્ધિદમ, જે ઈચ્છા કરી હોય ને એ ફળની એને પ્રાપ્તિ થાય છે. યદ્યલ્પમ સ્વસુકૃતમ તથાપી પરમાત્મનઃ સાક્ષાત સંબંધતઃ બ્રહ્મન ભવેત્યવિ મહત્તરમ. ભગવાન માટે અલ્પ કર્મ કરેલું હોય તો એ પણ મોટા ફળને આપે છે. સ્વલ્પમપ્યસ્ય ધર્મસ્ય ત્રાયતે મહતો ભયાત. દિવાળીના દિવસો હતા, સંજીવનીમાં સેવા ચાલતી હતી. સંતો ભક્તો બપોરે જ્યારે સમય મળે પોતપોતાની અનુકૂળતા અનુસાર, એ બોટલ ભરવાની હોય 30 ગોળીઓ ભરવાની હોય, 30 ટેબ્લેટ એક બોટલમાં, વળી પાછું ઢાંકણું પેક કરવાનું. ચાતુર્માસનો સમય હતો એટલે સહેજે સંતો ભક્તોને નિયમ હોય કે મહારાજના નામનો જપ કરવો, આટલા મંત્ર જપ કરવા. તો બોટલ ભરતા હોય તો 30 ટેબ્લેટ ભરે, એક એક ટેબ્લેટ એ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ બોલતા જાય. 30 ટેબ્લેટ ગણે એટલે 30 વખત થઈ ગયું. એવી રીતે ભજન કરતા જાય અને એવી રીતે 2-3 કલાક જો સેવા કરે તો જે પણ કઈ મંત્ર જાપનું નિયમ હોય એ પણ પૂરું થઈ જાય. કોઈ શાસ્ત્રમાં એવું કહ્યું નથી કે સંજીવનીની અંદર બોટલ ભરતા ભરતા ઓલું ભગવાનની ભક્તિ કરી શકાય. ભજન તો કઈ રીતે થાય? એ માળા હાથમાં લેવાની, આંખો બંધ કરવાની અને પછી હૃદયમાં મહારાજની મૂર્તિને ધારણ કરવાની અને પછી જે આમ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નામ લ્યો એમ જ ભજન થાય. બીજી રીતે ભજન ન થાય. સંજીવનીમાં ટેબ્લેટ ભરતા ભરતા તો થાય જ. કોઈ શાસ્ત્રમાં એવું કહ્યું નથી, પણ એ વખતે ભગવાનનો સંબંધ થયો, ભગવાનના નામના સ્મરણ સાથે એ ટેબ્લેટ ભરાણી, ભગવાનનો સંબંધ થયો ને, એટલે એ કર્મ માયાના સત્વ રજ અને તમ એ ગુણથી પર થઈ ગયું. એમાં પણ જોવાનું કે જે વ્યક્તિને એ વખતે જેટલો ભગવાનનો સંબંધ થયો હોય ને એટલું જ કર્મ નિર્ગુણ થાય, નહીતર નામ લેવા છતાં પણ નિર્ગુણ ન થાય. ધારો કે 50% ભગવાનનો સંબંધ થયો તો 50% એ કર્મ નિર્ગુણ થયું, 60% સંબંધ તો 60% નિર્ગુણ, અને 100% જો ભગવાનનો સંબંધ થયો હોય તો માયાની તાકાત નથી કે પોતાના એક પણ ગુણ એ કર્મને અડી શકે, એટલે 100% એ કર્મ નિર્ગુણ થઈ ગયું. આપણે ધંધો કરીએ, ખેતી કરીએ, વ્યાપાર કરીએ, દુકાન ચલાવીએ, નોકરી કરીએ, કંપનીના માલિક હોઈએ, આ તમામ વ્યવસાયો સંસારની અંદર બંધન કરનારા લાગે છે. કોઈક જોવે તો એમ જ કહે કે ભગત કહેવાય છે સારા, પણ ચોટલી સુધી સંસારમાં ડૂબી ગયા છે, ચોટલી જ દેખાય છે હવે તો. પરંતુ એ જાણતા નથી કે એ જે ક્રિયા કરે છે ને એ પોતાના ઇન્દ્રિયોને લાડ લડાવવા માટે નથી કરતા, એ તો ભગવાનને માટે કરે છે. એ વ્યવસાય કરે છે પણ એમાં મુખ્યપણું ભગવાનનું છે, માટે એ વ્યવસાય કરે છે એની ભક્તિ છે. કર્મે તદેવ શ્રી કૃષ્ણ પ્રીણનાય ક્રિયતે ચેત ભવેત સર્વમ હિ નિર્ગુણમ. મહારાજે શિક્ષાપત્રીમાં કહ્યું કે પ્રોક્તાસ્તે નિર્ગુણા ભક્તા નિર્ગુણસ્ય હરેર્યતઃ, કે નિર્ગુણ એવા ભગવાનના સંબંધથી આત્મનિવેદી ભક્તની જે સર્વે ક્રિયા છે ને એ નિર્ગુણ થાય છે. પણ એમાં વાત કરી એમ કે 100% આપણે ભગવાનને, ભગવાન સાથે એનો 100% સંબંધ થઈ જવો જોઈએ. તો આપણને ખ્યાલ કેમ આવે કે ભગવાનનો 100% સંબંધ થયો હતો? તો મહારાજે વચનામૃતમાં પ્રમાણ આપ્યું કે જ્યારે ભગવાન સંબંધી વિષય ભોગવતા હોઈએ, એટલે કે ભગવાન સંબંધી ક્રિયા કરતા હોઈએ, તો એ વિષય ભોગવા પછી બુદ્ધિની અંદર પ્રકાશ થાય છે. પ્રકાશ થાય છે એટલે કે ભગવાનના વિચારો આવે, ભગવાન સંબંધી સંકલ્પો વધે, કલ્યાણના માર્ગમાં ચાલવાની સામર્થ્ય વધે, હૃદયની અંદર શાંતિ વધે. અને મહારાજે વચનામૃતમાં કહ્યું છે, પ્રથમનું 38મું વચનામૃત, કે સત્સંગમાં મોટેરો કોણ? આગળ બેસે એ જેને ભગવાન સંબંધી સંકલ્પ વધારે થાય છે એ જ આ સત્સંગમાં મોટેરો છે. અને એ વિના જો ભગવાન સંબંધી સંકલ્પ નથી થતા ને મોટેરા હોય તો પણ એ નાનેરા છે. હવે આગળ કહે છે કે એના માટે દ્રષ્ટાંત આપે છે કે ભગવાન સંબંધી કર્મ કરીએ તો એ મોટા ફળને કઈ રીતે આપે? તો કે યથા સ્ફુલિંગ માત્રોપી વન કાષ્ઠો ગયોગતઃ અનિવાર્યો ભવેત દાવસ તથે તદ તદ હરિયોગતઃ, કે જેવી રીતે દાવાનળની શરૂઆત થાય ત્યારે તો એનો સ્ફુલિંગ માત્ર હોય, સ્ફુલિંગ માત્રોપી દાવહ, સ્ફુલિંગ માત્ર હોય પણ ધીરે ધીરે વધતા વધતા એ વન કાષ્ઠ એના સમૂહના યોગથી એ વૃષ્ટિ થવા છતાં પણ ક્યારે ઓલાઈને ને એવો અનિવાર્ય થઈ જાય છે. એવી જ રીતે નિર્ગુણ એવા પરમાત્માના સંબંધથી પોતે ભક્ત જે કર્મ કરે છે એ કર્મ એ નિર્ગુણ થઈ જાય છે. આગળ ખૂબ સરસ શ્લોક છે. પ્રવૃત્તેવા નિવૃત્તેવા તસ્મા ધર્મે સ્થિતે નરે ઉપાસતવ્યો વાસુદેવસ તત્સમ્યક સિદ્ધિમીપ્સુભિ. કે પ્રવૃત્તિ ધર્મમાં હોય કે નિવૃત્તિ ધર્મમાં હોય, બધા માટે જો ઉપાસના કરવા યોગ્ય જો કોઈ હોય તો એ કોણ છે? ભગવાન વાસુદેવ, ભગવાન સ્વામિનારાયણ છે. તમામ સત્શાસ્ત્ર એ આ જ વાત કરે છે. તમામ શ્રુતિ અને સ્મૃતિઓનો આ એક જ હાર્દ છે કે પ્રવૃત્તિ ધર્મમાં હોય કે નિવૃત્તિ ધર્મમાં સર્વ કોઈએ ઉપાસના પરમ પુરુષોત્તમ નારાયણ એવા ભગવાનની કરવી. સકામ ભાવે કે નિષ્કામ ભાવે, આપણને એમ થાય કે સકામ ભાવે ભગવાનની ઉપાસના કરવાની, પણ કરવાની, પણ કોની? પુરુષોત્તમ નારાયણની કરવાની. એટલા માટે, કારણ કે અન્ય દેવની ઉપાસના ન થઈ જાય. પહેલા સકામ ભાવના હોય પણ ધીરે ધીરે નિષ્કામ ભાવના થઈ જાય છે. વાસુદેવ મહાત્મ્યનો મહિમા એ છે કે એ પહેલા આ વાત કરે છે. નહીતર તો એવું હોય કે વાર્તા પૂરી થાય પછી જ સારાંશની ખબર પડે કે સારાંશ આ હતો. ક્રિકેટમાં રિઝલ્ટ ક્યારે ખબર પડે? ઇન્ડિયા કે પાકિસ્તાન જીતશે ક્યારે ખ્યાલ આવે? છેલ્લે ખબર પડે. આખા જગતમાં એવું છે, વિદ્યાર્થીએ ગમે એટલી મહેનત કરી હોય પણ રિઝલ્ટ આવે ને ત્યારે બધાને ખબર પડે કેવી મહેનત કરી. ભલે એને સારી કરી હોય પણ રિઝલ્ટ આવે એની ઉપરથી અનુમાન કરે બધા કે આને મહેનત આવી કરી હશે. વાસુદેવ મહાત્મ્યમાં રિઝલ્ટ પહેલું છે. અને આગળ જે આપણે સાંભળવાના છીએ એ તો દ્રષ્ટાંત રૂપ છે. અહીંયા હાર્દ પહેલો છે. હાર્દ શું છે? હાર્દ એક જ છે. જે પણ કાંઈ કરીએ કોના માટે કરીએ? ભગવાન માટે કરીએ. આપણું જે પણ કાંઈ છે એ કોનું છે? ભગવાનનું છે. અને એટલા માટે જ આપણે શ્લોક પ્રાર્થનામાં ગાઈએ છીએ ને, બધાને આવડતો હોય સાથે ગાજો. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ. ત્વમેવ માતા ચ પિતા ત્વમેવ, ત્વમેવ બંધુશ્ચ સખા ત્વમેવ, ત્વમેવ વિદ્યા દ્રવિણમ ત્વમેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ, ત્વમેવ સર્વમ મમ દેવ દેવ. હે મહારાજ, અમારા માતા કયો કહો, પિતા કહો, બંધુ કહેતા કે ભાઈ કહો, મિત્ર કહો, એ બધું તમે જ છો. અમારા માટે ધન પણ તમે જ છો, એટલે આજથી અમે ધંધા વ્યવહાર પડતા મૂકી અને હલો એનું શું સમાધાન કરશું? હાલો આપણે ગાઈએ છીએ અત્યારે ભાવના આપણને ખ્યાલ આવી ગઈ. ધન આપણું જે પણ કઈ છે એ બધું ભગવાન માટે જ છે, તો હવે ધંધાનું શું કરવું? તો જો અહીંયા આવ્યું, પ્રવૃત્તેવા નિવૃત્તેવા. ગૃહસ્થ ભક્ત છે, પ્રવૃત્તિ ધર્મમાં રહ્યા છે, એટલે એની પહેલી ફરજ છે કે પોષ્ય વર્ગને પાળવો, એનું પાલન કરવું. ધનુર્માસની કથા ચાલે છે. બાપુજીને કેન્સરની બીમારી હોય, માતાને હોસ્પિટલમાં દાખલ કર્યા હોય, પત્નીને અને દીકરાને બે ટાઈમ જમવાનું પૂરું મળતું ન હોય અને કથુરમાં ધનુર્માસની કથા સાંભળવા માટે આવીએ તો ભગવાન રાજી થાય કે કુરાજી થાય? કુરાજી થાય. એટલે જ કહ્યું કે પ્રવૃત્તિ ધર્મમાં હોય તો એની પહેલી ફરજ છે કે પોષ્ય વર્ગનું પાલન કરવું. પરંતુ એ કરતી વખતે એટલો જ વિચાર કરવાનો કે હે મહારાજ, તમારી આજ્ઞાથી હું ગૃહસ્થાશ્રમમાં રહ્યો છું. હજી પ્રશ્ન થશે કે તમને કોણે આજ્ઞા કરી ગૃહસ્થાશ્રમમાં રહેવાની? અત્યારે કોઈ આ સભા મંડપમાંથી ઊભા થઈને એમ કહે કે અમારે સાધુ થવું છે, કોઈ સંતો ના પાડે તો કેવું? કોઈ તૈયાર હોય તો વાંધો નથી, કોઈ ના નહીં પાડે, કોઈને થાવું હોય તો થાય, બધા તૈયાર જ બેઠા છે એવું સ્વામી કહે છે. ત્યારે શાસ્ત્રીજી મહારાજે વાતનો પણ મર્મ સમજાવે કે ભગવાનની આજ્ઞાથી ગૃહસ્થાશ્રમમાં સ્વામી આ વખતે કથાવાર્તા કરતા હોય, સ્વામી સામે હરિભક્તો બેઠા હોય, સ્વામી એમને કહે કે તમને કોણે આજ્ઞા કરી છે? ભગવાનને ભગવાન તો કઈ કહેવા નથી આવ્યા તમને કે તમે ગૃહસ્થાશ્રમમાં રહો. ત્યારે સ્વામીની કથા સાંભળતા હતા એમાં એવો મર્મ સ્વામીએ કહ્યો કે જ્યારથી ભગવાને આ સૃષ્ટિ કરી છે ત્યારથી એવી કળ ચડાવી મૂકી છે કે સહેજે સ્ત્રીને પુરુષમાં હેત થાય, પુરુષને સ્ત્રીમાં હેત થાય, અને એથી ઉપજી જે પ્રજા એમાં બંનેને હેત થાય. આજે હેતરૂપી ભગવાને કળ ચડાવી છે ને, એ ભગવાનની આજ્ઞા છે. આવો સ્વામી મર્મ કરતા. એટલે મહારાજને એવું કહેવાનું કે હે મહારાજ, તમારી આજ્ઞા છે જે હેતરૂપી, એમ એ આજ્ઞાને લઈને હું ગૃહસ્થાશ્રમમાં રહ્યો છું, પરિવાર વાળો છું, એનું પોષણ કરવું એ મારી જવાબદારી છે. હે પ્રભુ, તમારી ઈચ્છાથી હું અહીંયા રહ્યો છું, તમને ભેગા રાખીને આ બધું કરું છું, ખોટ કે ખોટ દેવી હોય પણ તો પણ તમે દેજો, અને નફો દેવો હોય તો પણ તમે જ દેજો, સુખ આપવું હોય તો એ પણ તમે જ દેજો, દુઃખ આપવું હોય તો એ પણ તમે જ દેજો. આવો વિચાર રાખી જો આપણે વ્યવસાય કરીશું, પહેલા આપણી જે ફરજ છે એ સમજીએ, નહીતર ફરજથી દૂર ભાગીએ, કાયર થઈએ અને ભજનમાં સુરા થઈએ. રહ્યા છીએ પ્રવૃત્તિ ધર્મમાં અને ધર્મ સ્વીકાર્ય નિવૃત્તિના, તો ભગવાન આપણી ઉપર રાજી ન થાય, આપણી સુરક્ષા એમાં નથી. અને એટલા માટે જ વચનામૃત ગઢડા 52માં, મધ્યના 52માં વચનામૃતમાં મહારાજ કહે છે કે ત્યાગી માટે જે શોભારૂપ છે એ ગૃહસ્થ માટે દોષરૂપ છે, અને જે ગૃહસ્થ માટે શોભારૂપ છે એ ત્યાગી માટે દોષરૂપ છે. માટે ગૃહસ્થ ભક્ત કે જે પ્રવૃત્તિ ધર્મમાં રહ્યો છે એ પહેલા પોતાની ફરજ સમજે, એને અદા કરે, અને સાથે સાથે એમાં પણ ભગવાનને ન ભૂલે. આ વાસુદેવ મહાત્મ્ય એ આપણને સંસારમાં રહી અને ભગવાનને કઈ રીતે ભજવાને એની રીત શીખવે છે. મહારાજે કહ્યું ને કે ભગવાન ભજવાની રીત શું, સંસારમાં રહીને પણ આવી રીતે આપણે ભગવાન ભજી શકીએ છીએ. હવે પોતપોતાના ધર્મમાં રહીને ભગવાન વાસુદેવની ઉપાસના કઈ રીતે કરવી એનો ભગવાન નરનારાયણ અને નારદજી એ બંને વચ્ચેનો સંવાદ છે. અહીંયા કઈ રીતે ઉપાસના કરવી, કઈ રીતે સંસારમાં રહીને પણ ભગવાનને ભજવા એની વાત અહીંયા પૂરી થાય છે. હવે દ્રષ્ટાંત દ્વારા આપણને સમજાવે છે. અત્રાપ્ય ઉપ ઉદારંતમ ઇતિહાસં પુરાતનમ નારદસ્ય ચ સંવાદમ ઋષે નારાયણસ્ય ચ યો વાસુદેવો ભગવાન નિત્યં બ્રહ્મપુરે સ્થિત દાક્ષાયણ્યામાવિરાસીત ધર્મલોકહિતાય સ. ભગવાન નર નારાયણ અને નારદ ઋષિ વચ્ચેનો સંવાદ છે એને કહે છે, જે વાસુદેવ ભગવાન વસતિ ઇતિ વાસુદેવ, જે વાસુદેવ ભગવાન પોતાના બ્રહ્મપુર ધામની અંદર નિવાસ કરીને રહેલા છે, અણુ અણુમાં વ્યાપક છતાં પણ પોતાના અક્ષરધામની અંદર નિર્લેપ થકા જે વિરાજમાન છે, જે સર્વ થકા સર્વ દેશી થકા એક દેશી થકા સર્વ દેશી છે, એવા જે ભગવાન કે જે અક્ષરધામની અંદર રહેલા છે, એ ભગવાન લોકહિતાય આ પૃથ્વી પર રહેલા તમામ લોકોના કલ્યાણ માટે દાક્ષાયણ્યામ કહેતા કે દક્ષ પ્રજાપતિના પુત્રી મૂર્તિ દેવી અને ધર્મદેવ ધર્મ પ્રજાપતિ એ થકી પ્રગટ થયા છે. કૃતે યુગે દ્વિજવર પુરા સ્વાયંભુવાંતરે નરો નારાયણશ્ચેતિ વિરૂપ પ્રાદુરાસસ. જે ભગવાન બ્રહ્મપુર ધામમાં રહ્યા છે એ જ ભગવાન ધર્મ પ્રજાપતિ અને બ્રહ્માજીના પુત્રી એવા પુત્ર દક્ષ પ્રજાપતિ અને એમની પુત્રી મૂર્તિ દેવી થકી પ્રગટ થયા છે. ભગવાન નર નારાયણ એનો આજે પ્રાગટ્ય ઉત્સવ છે એ આપણી કથામાં પ્રગટ થયા છે. બોલો નર નારાયણ ભગવાનની જય. હવે એમાં મોટા કોણ છે અને નાના કોણ છે? જ્યેષ્ઠો નારાયણોસ્તત્ર નરસ્તસ્યાનુજ સ્મૃતઃ. જ્યેષ્ઠ નારાયણ ભગવાન નારાયણ એ મોટા છે અને નર ભગવાન એ તસ્ય અનુજ સ્મૃતઃ એમના ભાઈ એ નાના છે. પ્રગટ થયેલા નર નારાયણ ભગવાન ભરતખંડની અંદર વર્તતા બદ્રિકાશ્રમમાં તમામ લોકોના કલ્યાણ માટે તપ કરવા માટે આવ્યા છે. કેવો વેશ છે? તો તપથી અતિશય કૃશ શરીર થયું છે, નાડીઓ દેખાય છે અને એ ભગવાનની ઈચ્છા વિના સુરેહી અપી દૂર નિરીક્ષ્યો, દેવતાઓને પણ એ ભગવાનના દર્શન નથી થતા. તો કોને દર્શન થાય છે? યસ્ય પ્રસાદમ કુરવાતે સવે તો દ્રષ્ટુમ અર્હતિ. જે ભગવાન જેની ઉપર ભગવાન રાજી હોય એ જ એ ભગવાનના દર્શન કરી શકે છે. શક્ય તે નાન્યથા અંતુમ દ્રષ્ટુમ અપિ તદ્ધામ વાસિનઃ. અન્યથા બીજી કોઈ પણ રીતે બદ્રિકાશ્રમમાં રહેલા ઋષિઓ એ પણ ભગવાનને દર્શન કરી શકતા નથી. તો આપણી તો વાત જ પૂછવાની ન હોય. ભગવાનના દર્શન ભગવાનની પ્રસન્નતા વડે થાય છે એવી જ એક વાત સંસ્કૃતમાં બહુ સરસ છે, યતીન્દ્રમત દીપિકામાં આવે કે ભક્તિ પ્રપત્તિભ્યામ પ્રસન્ન ઈશ્વર મોક્ષમ દદાતિ. આપણે ભક્તિ કરીએ છીએ, મહારાજના શરણાગત છીએ, પણ ભગવાન આપણને મોક્ષ ક્યારે આપશે? જ્યારે આવી આપણી ભક્તિ એવી હશે. નહીતર ભક્તિ તો અત્યારે આપણે કરીએ જ છીએ. આપણે ભક્તિ એવી કરીએ, શરણાગતિ એવી હોય, આપણો દ્રઢ આશરો જ એવો હોય કે ભગવાનને રાજી ન થવું હોય ને તોય થવું પડે, અને આપણી ભક્તિ અને પ્રપત્તિ દ્વારા રાજી થયેલા ભગવાન એ મોક્ષને આપે છે. ગજેન્દ્ર મોક્ષની કથા આપણે સૌ કોઈ સાંભળીએ છીએ. હાથી ભગવાનનો ભગત હતો. સરોવરની અંદર મગરે જ્યારે એનો પગ પકડ્યો, 1000 વર્ષ સુધી સંઘર્ષ ચાલ્યો છે. થોડી વારમાં કઈ બધું નથી થયું. 1000 વર્ષ સુધી પોતે પ્રયત્ન કર્યો છે, પુરુષ પ્રયત્ન. સાથે સાથે ભગવાનને થોડા થોડા યાદ કરે છે. બે બળ છે, ભક્તિ તો કરે જ છે પણ સાથે સાથે એમ છે કે હું કેટલો શક્તિશાળી, આજુબાજુમાં મારી હાથણીઓ છે, મદનીય છે, એ બધા મને બે ખેંચશે, હું બચી જઈશ. આપણી પાસે પણ પાર ચાર પાંચ જણા ઉભા હોય ત્યાં સુધી એનું બળ વર્તે. કરોડપતિ માણસ હોય તો એને પૈસાનું બળ હોય કે જ્યાં સુધી પૈસા છે ને ત્યાં સુધી આ લોકની અંદર મને કોઈ દબાવી નહીં શકે. જ્યાં સુધી પૈસાનું, સત્તાનું આ બધું બળ છે ને, જ્યાં સુધી આપણે નિર્બળ નથી થયા ત્યાં સુધી બલરામ એવા ભગવાન ક્યારેય સહાય નથી કરતા. અને સંપૂર્ણ રીતે 1000 વર્ષ સુધી સંઘર્ષ કરવા છતાં પણ ગજેન્દ્રને જ્યારે એમ થયું કે હવે આપણો કઈ મેળ પડે એમ નથી, એક વખત નિર્બળ થઈને અંતરાત્માથી નાભીમાંથી પોકાર નીકળી ગયો, હે હ, હજી તો હ બોલા, ત્યાં તો ગરુડ તજીને પાળા પધાર્યા. ગરુડ વિના પગ પાળા ભગવાન એની સહાય કરવા માટે પધાર્યા. હરિકો પુકારને મેં, કરીકો લગી દેર, કરીકો ઉગારને મેં, હરિકો ન લગી દેર. ભક્તિ પ્રપદ્દિભ્યામ પ્રસન્ન ઈશ્વર મોક્ષમ દદાતી. ભક્તિ અને પ્રપત્તિ દ્વારા રાજી થયેલા ભગવાન એ મોક્ષને આપે છે, પણ આપણી ભક્તિ એવી હોવી જોઈએ, આપણો આશરો એમાં જરા પણ એવી કાચપ ન હોવી જોઈએ. ભગવાનની ઈચ્છા વિના એના વાસીઓને પણ, બદ્રિકાશ્રમ વાસીઓને પણ દર્શન થતા નથી. હવે મજાની વાત છે. એકદા નારદો યોગી તાભ્યામ એવ દિદ્રુક્ષિત અંતરાત્મતયા ચાંતર હૃદયેપિ પ્રચોદિત. એકવાર નારદજી એ બાજુથી પસાર થતા હતા. તાભ્યામ, નર નારાયણાભ્યામ, નર નારાયણ ભગવાનના દર્શન કરવાની એના હૃદયમાં ઈચ્છા થઈ. અંતર હૃદયે કોની ઈચ્છા થઈ, કોના દ્વારા ઈચ્છા થઈ, તો એ પણ કહ્યું અંતરાત્મતયા, એના અંતરની અંદર રહેલા આત્માના આત્મા પણ એવા પરમાત્મા, ભગવાનના સંકલ્પાયેલા, ભગવાનના પ્રેરાયેલા, પ્રચોદિત એટલે પ્રેરાયેલા એવા નારદજી એને ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ. આપણા જીવનમાં પણ ઘણી વખત એવું થતું હોય, ક્યારે પણ ન આવ્યા હોય ને એટલા સારા સારા વિચારો આવે, ક્યારે પણ આપણા જીવનની અંદર આપણે કર્યું ન હોય એવું સારું કાર્ય આપણાથી થઈ જાય ત્યારે એમ સમજવું કે આ કોનો સંકલ્પ છે. અંતરાત્મતયા, એ અંતર્યામી એવા પરમાત્મા, એના દ્વારા આ થયું છે. નારદજીને ભગવાનના સંકલ્પથી, ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થઈ. મેરો હો મહાગીરે શૃંગા સદ્ય ગગન વર્તમના, મેરુના શિખર ઉપર હતા અને આકાશ માર્ગે થઈ બદ્રિયાશ્રમ સંગનિતમ દેશમ આગમત. બદ્રિકાશ્રમ નામના એ આશ્રમની અંદર પોતે આવ્યા. આવી અને જ્યાં દૂરથી જોયું ત્યાં તો બ્રાહ્મણના વેશમાં અતિશય કૃશ શરીર ભગવાન નર નારાયણના એને દર્શન થયા. અતિશય એના મનની અંદર હર્ષ થયો, પણ ભગવાન તો બ્રાહ્મણના વેશમાં હતા ને, લોક શિક્ષાને માટે ભગવાન શું કરતા હતા, આહનિક વિધિ કરતા હતા. બ્રાહ્મણના ધર્મ છે, બ્રાહ્મણના વેશમાં હતા, નાહવું ધોવું પવિત્રપણે રહેવું અને ધર્મનું પાલન કરવું. પોતે પિતૃવંદના કરતા હતા, સાંજે સાંજ હોય તો સંધ્યાવંદન અને ગાયત્રી પૂજન કરવાનું હોય. આ ભગવાનને આ વિધિ કરતા જોયા એટલે નારદજીને આશ્ચર્ય થયું. અહો એ તો જગત પૂજ્ય વિશ્વરો સર્વદેહિનામ, એ તો હિ પરમં બ્રહ્મ કા અનયો રાહનિક ક્રિયા. કે અહો, આ તો જગતના માતા પિતા છે, સર્વ દેવોને પણ એ ઉપાસ્ય છે, તો એ ભગવાન કોની વિધિ કરે છે? આપણે તો ભગવાનનું પૂજન કરીએ, પણ ભગવાન કોનું પૂજન કરે છે? સહેજે પ્રશ્ન થાય, આપણે હોય તો આપણને થાય. પ્રશ્નનું સમાધાન એ પ્રશ્નના જવાબને જાણતા હોય ને એની પાસે જઈએ ને તો જ થાય. નારદજીને થયું કે પ્રશ્નનું સમાધાન તો હવે ભગવાન પાસે જશું તો જ થશે. અને અતિશય વિસ્તારપૂર્વક ભગવાનને વિધિ કરતા જોયા નારદજી ખૂબ પ્રસન્ન થયા. થોડાક નજીક ગયા અને પછી ખૂબ સરસ કહ્યું, नारायणं सन्निरीक्ष्य प्रयतेनान्तरात्मना नमस्कृत्य च तं देवं इदं वचनमाब्रवीत। भगवान पासे गया, दंडवत प्रणाम कर्या અને ભગવાનના દર્શન કર્યા। કઈ રીતે? તો પ્રયતેનાંતરાત્મના નારાયણમ સમીક્ષ્ય। વિસ્મય પામેલા એ નારદજીએ પોતાના પ્રિયતમ એવા ભગવાન નારાયણે અત્યંત પ્રયત્નપૂર્વક, પ્રયત્ને ને પ્રયત્નપૂર્વક જેવા બહાર નિહાળ્યા છે ને, એવા જ અંતરાત્મના અંતર હૃદયની અંદર નિહાળ્યા। નારદજી આપણને શીખવે છે કે ભગવાનના ઘનશ્યામ મહારાજના દર્શન કરવા જવું ત્યારે કઈ રીતે જવું, વાલા ભક્તો દર્શન કેવી રીતે કરવા, એનો ઉલ્લેખ શ્રીજી મહારાજે સારંગપુરના બીજા વ્રતના વૃતમાં કુશળ કુંવરબાઈના દ્રષ્ટાંત દ્વારા આપણને શીખવું છે। એ દ્રષ્ટાંત દર્શન કરવાની રીત, એ વચનામૃત કાવ્યની જે કડી છે એનું આપણે શ્રવણ કરીએ। ધર્મ પૂરે કુશળ કુંવર બાઈ રે, જેમાં અમ દર્શન કરતા જાઈ રે। ધર્મ પૂરે કુશળ કુંવર બાઈ રે, જેમાં અમ દર્શન કરતા જાઈ રે। દ્રષ્ટિ પલટાવીને મૂર્તિને રે, જમા ઉતારતા જોને રે। મને યુક્ત એકાગ્ર દ્રષ્ટિ કરી રે, દર્શન કરવાને તે શ્રી હરિ રે। પણ બીજા દર્શન કરે છે મરે, આમાં ભક્તો ન કરવા તે મરે। પણ બીજા દર્શન કરે છે મરે, ભક્તો ન કરવા તે મરે। મહારાજ કહે કે જેમ કુશળ કુંવરબા હતા તે મારા દર્શન કરતા જતા હતા અને દ્રષ્ટિ પલટાવીને મૂર્તિને અંતરમાં ઉતારતા જતા હતા, એવી રીતે દર્શન તો મને યુક્ત એકાગ્ર દ્રષ્ટિએ કરીને કરવા, પણ બીજા જેમ દર્શન કરે છે એમ ન કરવા। આજુબાજુમાં મનુષ્ય ફરતા હોય, પશુ બિલાડા, એને ન નિહાળવા। એક ભગવાનની મૂર્તિ સામે જોઈ રહેવું, કેમ આપણી ફેવરિટ ડીશ સામે આવી ગઈ હોય, બટેટા વડા હોય તો શું થાય? પહેલાં તો આંખ જુએ કે બટેટા વડા બહુ સરસ છે, પછી સુગંધ આવે નાકની અંદર, નાક દ્વારા બટેટું વડું ખવાય, અને પછી પાછું મનમાં જાય, મન સંકલ્પ કરે કે ભાઈ પેલા તે જે ખાધું તું એવું છે, ચિત્ત ચિંતવન કરે, અહંકાર અભિમાન ધરે કે આજ તો ઝપટ બોલાવી દેવી છે, પછી શું થાય? એ બધા સાથે મળી અને ઓર્ડર કરે હાથને કે ભાઈ તું જા અને મોઢામાં નાખ, અને હાથ આપણે બટેટા વડા તરફ જાય, અને પછી આમ હાથ ઉલટો થાય અંદર જાય, અને ભગવાનમાં આવું જ કરવાનું છે। આપણે વરવાના કોને છે? પ્રિયતમ એવા ભગવાન, ફેવરિટ ડીશ છે કે નહીં? અને મહારાજે પૂજારી એવા ભાવથી સરસ વાગા ધારણ કરાવ્યા હોય ને, મહારાજ આગળ કદાચ બીજો સંકલ્પ ન થાય તો એવું કરીએ કે ક્યાં મૂર્તિ, ક્યાં મૂર્તિ, ક્યાં મૂર્તિ, ક્યાં આનંદ આયા, ક્યાં આનંદ આયા, ક્યાં આનંદ આયા, બાત હી કુછ ઓર। આ ભગવાન તો કેવાય છે, આ જગતની ઉત્પત્તિ સ્થિતિ અને પ્રલયના કરનારા એ છે, મારા અંતર્યામી છે, મારા નિયંતા છે, સર્વ કરતા હર્તા એ જ છે, જે ભગવાનના ધામની સેવામાં રહેવા માટે જે ભગવાનની ઉપાસના કરું છું, મારા ઉપાસ્ય ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણ એ સ્વયં મને અત્યારે દર્શન આપી રહ્યા છે। મારા માતા પિતા ધન દોલત જે પણ કઈ કહો, આ લોકના માતા પિતા તો આ દેહ પૂરતા છે, પણ અનાદિના તો એ જ છે। અમૃતસ્ય વૈ પુત્રા, અમૃત એવા પરમાત્માના જ આપણે બધા દીકરાઓ છીએ। હે ભગવાન, હું તમારો છું, તમે મારા પિતા છો, અને પિતા સામે હોય આપણી આંખ જાય ને, આંખ જાય, મન ગયું, પછી આંખ દ્વારા જે ભગવાનના દર્શન કર્યા છે એ ઉલટે, એમ મૂર્તિ પલટીને આપણી આંખ દ્વારા અંદર જાય અને અંદર દ્વારા જીવ સોસરવી અંદર ઉતરી જાય, અને એ જીવ ઇન્દ્રિયોને અંતઃકરણ દ્વારા જે દર્શન થાય, મહારાજ કહે બીજા દર્શન હોય એ તો 5 વર્ષ થાય, 10 વર્ષ થાય, 20 વર્ષ થાય, 25 વર્ષ થાય તોય ભૂલાઈ જાય, અને આવી રીતે જે દર્શન થયા હોય એ જીવનભર ન ભૂલાય. નારદજી આપણને શીખવે છે કે કેવી રીતે દર્શન કરવા, અને નારદજીને પણ વિના પ્રયત્ને કઈ નથી થયું. જો આમાં કહ્યું પ્રયત્ન, પ્રયત્ન દ્વારા થયું છે, પ્રયત્ન વિના એ શક્ય થશે નહીં. ત્યારે આવી રીતે નારદજી એ ભગવાન પાસે ગયા, દંડવત પ્રણામ કર્યા, ભગવાનના દર્શન કર્યા. હવે હાથ જોડી નારદજી એ ભગવાનની સ્તુતિ કરે છે, પ્રાર્થના કરે છે. એ પ્રાર્થના 3જા અધ્યાયની અંદર આવે છે. અહીંયા 2જો અધ્યાય પૂર્ણ થાય છે. ઇતિ શ્રી સ્કંદ પુરાણે વિષ્ણુખંડે શ્રી વાસુદેવ મહાત્મ્ય આત્યંતિક શ્રેય સાધન નિરૂપણ નામા દ્વિતીયોધ્યાય. હવે થોડોક સમય છે, ત્યારે એ સમય પૂરતી મહારાજના નામની ધૂન લઈએ, અને આવતીકાલે 3જા અધ્યાયથી આપણી કથાને આગળ વધારીશું. સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ સ્વામિનારાયણ નારાયણ સ્વામિનારાયણ સ્વામી બોલો હરે કૃષ્ણ મહારાજની જય. શ્રી વાસુદેવ મહાત્માની કથાનું રસપાન કરી રહ્યા છીએ. પૂજ્ય સત્ય સંકલ્પદાસજી સ્વામીએ મહારાજના સ્મરણ સાથે આપણા જીવનની અંદર પ્રવૃત્તિ માર્ગ હોય કે નિવૃત્તિ માર્ગ હોય, સંબંધ ભગવાનનો ભળે તો શું ફાયદો થાય છે એ સંબંધી વાસુદેવ મહાત્માના ગ્રંથને સહારે વાત કરી. વાલા ભક્તજનો, કથા તો આપણે સાંભળીએ છીએ, શાસ્ત્રોની અંદર તો બધી વાતો લખેલી જ હોય છે, છતાં પણ સંતોના મુખેથી કથાનું રસપાન શા માટે? જમીન તો એની એ જ હોય, પાણી પણ એનું એ જ હોય, પણ જ્યારે કેરીના વૃક્ષની અંદર એ પાણી ચડે ત્યારે કેવું બને? મીઠું બને. લીમડાના વૃક્ષમાં એ પાણી ચડે તો કડવું બને. જે વૃક્ષની અંદર એ પાણી ચડે છે એના સંગે કરીને એ પાણીનો રંગ, રૂપ, રસ એ પણ બદલી જાય છે. એમ શાસ્ત્રોના પ્રમાણો, ગ્રંથની અંદર આપેલા રહસ્યો એ તો એના એ જ હોય, પણ જ્યારે સંતોના મુખેથી આવે, એ દોહન થઈને આવે, ત્યારે એ રહસ્યો આપણા જીવનમાં આત્મસાત થાય, એમનો આપણને પરિચય થાય, ઓળખાણ થાય, મહિમા પણ એના આધારે મહારાજનો અને સંતોનો આપણા હૃદયમાં સ્થિર થાય છે. ત્યારે ધનુર્માસની આ કથામાં આપણને અલભ્ય લાભ મળી રહ્યો છે. આજના ધનુર્માસના કથાની અંદર ધૂનપ્રસાદ અને ઠાકોરજીના થાળના યજમાન તરીકે નીતિનભાઈ, પ્રવીણભાઈ ધકાણ, જયંતિભાઈ ચકુભાઈ કલોલા, ગુંજન અશ્વિનભાઈ ડોબરિયા, દિવ્યાંગ સુરેશભાઈ કાનાબાર એમના જન્મદિવસ નિમિત્તે જેઓ યજમાન પદે રહ્યા છે, સહ યજમાન તરીકે રાજેશભાઈ પાટડિયા, વેલજીભાઈ ટાંક, ધ્યેય ઘનશ્યામભાઈ ઠેસિયા એમના જન્મદિવસ નિમિત્તે પણ આજના ધૂનપ્રસાદના યજમાન તરીકે એમણે સેવા આપી છે. મહારાજના ચરણોમાં પ્રાર્થના કરીએ એમના હૃદયમાં પણ ખૂબ સત્સંગ ભક્તિનું બળ વધે. પ્રાર્થના સાથે આજની આ કથાને વિરામ કરીએ. બોલો સ્વામિનારાયણ ભગવાનની જય.